આવું આ રેડિયો મનુષ્ય નો અવતાર, અવતાર કોનો? માનવ, માનવ દેહ. અને તેમાં રેડિયો વાપરવાનો ટાઈમ મળે છે ને? મને તો બધા મળ્યો નથી, કારણ કે મિનિટ મિનિટ પણ હું ત્યારે છે નહીં જવા દેવા વાળો. મારે શું કરું? ઉપયોગ પૂરો બની ગયો. ગમે તે ગમે તે ઉપયોગ, અજ્ઞાન ઉપયોગ હતો, પણ આવું તો નહીં. આ જંગલી છોકર વાત નહીં, આ તો હતું ઈચ્છા. તમને અને બીજું લોકો મને પૂછે કે આપ કેમ બોલતા બોલતા બંધ થઈ ગયા? મેં તમને રેડિયો માની બેઠા એટલે બંધ થઈ ગયો. તો આ રેડિયો નથી ગયું, તમારે હિત નો હશે તો નહીં બોલે. અને રેડિયો બોલ્યા કરશે તમે? એ બંધા કહો, બંધા કહો તો ચલો બોલ્યા કરે. શું કહ્યું? આપડે કહ્યું ના કાકા બહુ થઈ ગયું, બહુ ગયું. તમે સમજતા નથી, બે વધારા મારા. અરે હું રેડિયો બનતો કેવા રેડિયો હોય છે? આપડે કઈ કાકા બનતા ને, મેં જોયું આવું. મેં કાકા હવે બહુ થઈ, બહુ થઈ નથી. તું સમજતો? તું બે જ એકવાર હું તમને પડું. અરે ભાઈ આ રેડિયો હારો ના કરતો, મન કે જગ્યા બંધ થઈ જાય છે. એક કામ કરવાનું કહ્યું હોય કે ભાઈ આ પોસ્ટકાર્ડ નાખ્યા જો, તો બધા આજુબાજુનું ઘરવાળું પુસ્તક કરવા હું જઈ આવું છું. આ પોસ્ટ જે કઈ કામ થતું, બીજું કઈ કામ થતું, બીજો મંગાવી દે રહ્યા છે. કારણ કોઈ ધક્કો બચે ને, એટલો ધક્કો બચે ને. મારા ધક્કા ભેગો ધક્કો થાય, પણ ભાઈ આનંદ આવે મારે એમાં. પૈસા પૈસા તો આપણી હોય તો આપીએ, નહીં તો આપે. મને એવું મન થાય ખરું, પણ એમાં ઈગો સેન્સ રહે છે. કોઈનું કામ કરી આપવાનું બહુ ગમે, પણ એમાં ઈગો સેન્સ જતી નથી. એમાં અહંકાર નો ભાગ રહે છે. એ તો એવું છે ને કે હવે રહ્યું જે પહેલા હતું ને, એ જ્ઞાન પહેલા છે તેમાં અહંકાર વધતો હતો. હવે ફરજિયાત રહ્યું. શું થયું? ધંધો નથી કર્યો મેં, ધંધો ચાલ્યા કરે, પણ કોઈ પણ માણસ આવ્યો હતો ને મારા ધંધાની વાત બધા પછી કરી નથી. હું તમને અહીંયા આવે એટલે મારે પૂછું કે એમ તારે શું ચાલે છે? કે નોકરી મારી જતી રહી એટલે બસ હું મારી મારું મગજ મેં કામ કર્યા કે શું કોને ચીજ રેખ્યા તો કામ થઈ જાય. એ તકલીફ ના આવે. પછી કોઈને ધંધો ક્યાંક ચાલતો નથી, ત્યાં પૈસા નહીં બહુ વર્ષો નથી. મેં મેં કામ કર્યા કર્યો અને આ માસ કેવી રીતે પૈસા પ્રાપ્ત થાય? મારી પાસે ના હોય મેં કોકડી કેવી રીતે મારી પાસે અપાવડાવીએ, કેમ કરીએ, શું કરીએ? તમને ખબર ને? એટલે આખી જિંદગી આ જ કર્યું છે. ઘેર જે આવ્યો ને તેને આવું છે, એનું એનું શું છે, એને શું અર્ચન છે એ પૂછપૂછ કરેલ. મારી અર્જન મેં કોઈને કહી નથી, કારણ કે એટલે એટલી બધી મારી ખાતરી હતી કે બે હાથ વાળા મનુષ્યો છે માટે એમને વિશેષ કામ આપવું નહીં. નહીં શું કહ્યું? બે હાથ વાળા છે, હા, એમને વિશેષ કામ આપવું નહીં આપણે. કારણ કે જે વખતે બધું કામ કરશે તો એ મન કેવી ભિખારી છે. શું છે? ભિખારી. અને હું તો મનનો રાજા જ છું, મારી જાતને મને લાગે મનનો રાજા. કારણ કે સર્વ આત્મા મને સંતોષ થઈ જાય, રહી શકે તે દાડે અજ્ઞાનમાં સંતોષ. એટલે મને લાગે ને મારે મનનો તો રાજા જ. એટલે સાયન્સ સર્કલને કહી દીધેલું કે તમારે જે કામ હોય તો મારી પાસે કરાવી જવું, તમારે મારું કામ કોઈએ કરવું નહીં. એની પાસે ઇગોઇઝમ નહોતો, કરવું નહીં એમ કહેવાનું. એ લોકોને ભય ના રહે મારા તરફ, હું ગમે તે ટાઈમે જવું એમને એમ ના લાગે કે કામ માટે આવ્યા. એવું એક માણસને લાગેલું હું ગયો ને, એને એમ લાગ્યું અત્યારે પછી કઈ ચાવલ વગેરે હાલત નહીં આવે કે પેલા મોડું ઉતરી ગયું એ બસો 300 માર્ક છે શું થશે એને એટલે હું સમજી ગયો કે આ તો લોકો દુરુપયોગ કરે અને હું મારે જયા વગર ચાલવાનું નહીં તો મેં કહ્યું તમારું કોઈ કામ મારે નથી એવું તમે નીડર રહેજો હું જયારે આવું ત્યારે તમારે મારું કામ જયારે જે ટાઈમ આવું તે ટાઈમ આવજો રાત્રે 2:30 પણ આવજો તમને શું છે આ બધું જ્ઞાન નતું થયું ત્યાં સુધી ના બધા લક્ષણો બધા લક્ષણો એટલે જ્ઞાન થયા પછી ઉડી ગયું પણ આવું કશું પહેઠું નથી એટલું બહુ મને ઉત્તમ લાગેલી કશું મને આપણે તારા ડિસ્ચાર્જ મોહ ડિસ્ચાર્જ તારે મોહ કહેવાય ખરો કે આ શું મોહ ના કહેવાય લગ્ન માં આવ્યો છે કેવો પટ્ટીઓ પાડીને આવ્યો છે આપડે કઈ કોઈ મોહ છે પણ એ ડિસ્ચાર્જ મોહ છે કે શું કહ્યું એટલે એનો દાદા એ સુખદ અર્થઘટન ના કર્યું છે સુખદ હેપી ઇન્ટરપ્રિટેશન એટલે એ આપણે પોઝિટિવ ઇન્ટરપ્રિટેશન કરી લીધું એવું ના કહેવાય પોઝિટિવ ઇન્ટરપ્રિટેશન કરી લીધું એવું ના કહેવાય ના એ રીતે બીજું લેવાની વાત જ નથી ને આપણે હવે આ જે મોહ રહ્યો છે ને તે ડિસ્ચાર્જ મોહ રહ્યો છે ચાર્જ મોહ ક્યારે ચાર્જ મોહ ડિસ્ચાર્જ બે પ્રકારના મોહ ચાર્જ મોહ ક્યારે ઉત્પન્ન થાય કે પોતે કરતા થાય તો કે હું કરું છું એવું જો આરોપણ કરવામાં આવે તો ચાર્જ થાય એવું જો આરોપણ કરું છું તો મારે બોલવા માંગતો નથી મેં કર્યું કોઈ પૂછે કે આ કોને કર્યું તારે મેં કર્યું તાર પેલો કહે છે કે અમે એવું બોલીએ છીએ મેં કર્યું અને તમે બોલો છો તમારામાં ભેદ છું કારણ કે તમે મેં કર્યું એમ કહો છો તેનું તેવું માનો છો અમે તેવું માનતા નથી કે અમે મેં કર્યું કહીએ છીએ કે તેવું માનતા નથી તમે તેવું માનો છો કેવું તમે એમ માનો જ છો અને કહો છો ના તો આપણે મેં કર્યું એમ કહીએ છીએ છતાં પણ હું એવું માનતો બોલવા ખાતર જ બોલું છું વ્યવહાર ખાતર હા અને તમે તો બોલો છો અને તેવું માનો છો આપણા માન્યતા ના ડિસ્ચાર્જ મોહ છે એટલે મોહ એનું ફળ આપીને ચાલ્યું બે પ્રકારના મોહ એક ચાર્જ મોહ અને એક ડિસ્ચાર્જ મોહ ચાર્જ મોહ દ્રષ્ટિ મોહ છે શું છે દ્રષ્ટિ એટલે દ્રષ્ટિ જ ઊંધી છે આપણે અહીંયા આગળથી અમદાવાદથી જે કોઈને આમ મહેસાણા તરફ જવું હોય તેને આણંદ સ્ટેશન એ બધા સ્ટેશન આવે છે ને સમજાય ને વિચાર માણસ આણંદ સ્ટેશન કેવી રીતે આવ્યું આપણે તો મહેસાણા જવું છે આ તો દિશા ભેદ થયેલું છે શું કહ્યું દિશા હવે દિશા ભેદ થવું એનું નામ છે તે રોંગ રોંગ દ્રષ્ટિ શું કહ્યું રોંગ દ્રષ્ટિ હા દિશા ભેદ થયું એ દ્રષ્ટિ રોંગ એટલે આ જગત ઉત્તર આને ઉત્તર માનીને આ બાજુ જ ચાલી રહ્યા છે ખરેખર છે નહીં ઉત્તર હા અને ભરૂચ આવે છે સ્ટેશન આવે છે શું એમની પાસે નકશો છે નહીં આધાર પછી છે નહીં અને બસ ચાલ્યા જ કરે છે આવે એટલે સ્પીડ વધારે તો સારું એ બાજુ કે ઘટાડે તો સારું ઘટાડે તો સારું હે ઘટાડે તો સારું હા આવતું ફાવે આ બાજુ જાય છે ને આવતું ફાવશે. શું કે છે? અને શાસ્ત્રો નો આધાર મૂક્યા આ લોકો. જય સચિદાન સચિદાન. આવો આવી ગયા વડોદરાથી. પૂછે છે કોને પૂછ્યું છે? કીર્તિભાઈ. આ દુઃખ એ તો કલ્પના છે. કલ્પના. હા, અહીંયા બધા બેઠા છે. અહીં બધા બેઠા છે. એને એકને એમ લાગ્યું કે બહુ મોડું થઈ ગયું, એને દુઃખ થયા કરે. અને એકને એમ લાગે કે એનું કશો વાંધો નથી, દુઃખ ના લાગે. દુઃખ એ કલ્પના છે. એ કલ્પના પાછી સાધારણ બુદ્ધિથી એ કલ્પનાઓ નાશ કરી શકાય. નાશ કરી શકાય સાધારણ બુદ્ધિ થી. એનું જ્ઞાન ની જરૂર નથી. એટલે ઘણા ખરા દુઃખ તો સાધારણ બુદ્ધિ થી ઉડી જાય. ઘણા ખરા દુઃખો સાધારણ બુદ્ધિ થી ઉડી જાય. અને કેટલાક દુઃખો એવા છે કે અસાધારણ બુદ્ધિ ની જરૂર પડે. હા, એટલે મોટા અસાધારણ બુદ્ધિ વાળા સંતો હોય તો ઘણા ખરા દુઃખ મળી જાય. અને બીજા સાચો દુઃખ જે છે તે જ્ઞાની પુરુષની જરૂર. જ્ઞાની પુરુષ. હા, એ સાચો દુઃખ તો જ કર્યા. બધાને જમવા માટે જગત બધું કર્મ પ્રમાણે ચાલે છે કે એનો કોઈ નિયંતા હશે? કોઈ નિયંતા જ નથી આ જગત. નિયંતા હોત ને તો ઉપરી ઠરત. અને ઉપરી ઠર્યો એટલે એનો મોક્ષ રૂપી વસ્તુ ના હોય. જો ઉપરી હોય ને તો મોક્ષ હોય નહી. આપ સમજમાં આવે છે? હા, બરોબર. પછી એજ કરતા થાય ને. હા, ઉપરી પછી તો કરતા થાય ને. ના, નિયંત્રણ હોય તો ઉપરી પણ થાય. અને તો એ મોક્ષ આપડે કોઈ થાય નહીં. એટલે હું કહું છું ને, કોઈ તમારો બાપો ઉપરી નથી. કોઈ બાપો આ વર્લ્ડ માં કોઈ તમારો ઉપરી છે જ નહીં. બોસ જ નથી. હજુ તમને સંસારમાં જે બોસ મળે છે ને, તે તમને અંડર હેન્ડ નો શોખ છે, એટલા માટે બોસ મળે છે. મને અંડર હેન્ડ નો શોખ નથી, મને બોસ મળતો નથી. આપ સમજમાં આવ્યું? તમને અંડર હેન્ડ નો શોખ છે, એકને દફડાવા જોઈએ, એક તરફ તો જોઈએ છે. શું તમને મળે? ઉપર હોય ઉપર. મારે એવું કશું છે, મારે તો સમાનતા એ મારો ધર્મ. શું કહ્યું? સમાનતા ના ભેદભાવ તમારે બધા જોડે, એ મારો ધર્મ. મને ભેદ બુદ્ધિ ના પાય. આવે વિતરાગો નો લખેલો આત્મા બહુ ઊંચી વસ્તુ છે. તેતા માટે જ દરેક શાસ્ત્રો માં દરેક જગ્યાએ એમ જ કહ્યું છે કે આત્મજ્ઞાન ને જાણો. શું જાણો કે છે? અને કૃપાળુ એ પણ મોટા પુસ્તક ઉપર જ લખી નાખ્યું કે જેને આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યું. તો આજે કૃપાળુ આપણે પૂછીએ, સાહેબ એટલું બધું તમને શું ઉતાવળ આવી? તે પુસ્તક નું પાનું ઉપરનું પૂઠું બગાડ્યું, પૂઠા પર લખ્યું. આ એટલા જ માટે મેં લખ્યું છે કે જો તે આત્મા જાણ્યો હોય તો મેં માથાપોડ કરીશ નહીં. કે આ બધી માથાપોડ છે પુસ્તક ની અંદર. અને જો ના જાણ્યો હોય તો માથાપોડ કરી. શું કે છે? આપ સમજવા ને, આ જો તે આત્મા જાણ્યો હોય તો મેં માથાપોડ કરીશ નહીં. અને ના જાણ્યો તો અવશ્ય આ કરે માથાપોડે. શું કે છે? એ માથાપોડ તો પડતો જ ઠેકાણે પડશે ને. બધી માથાપોડ છે. શું છે? પણ છૂટકો નથી આત્મા જાણવા મળશે માટે તું વાંચ, એટલા માટે એવું નથી લખ્યું પુસ્તક. એવું નથી કેતા, એ તો કે નઈ ને, એવું નથી કેતા. પુસ્તક માં તો આત્મા ના, એ તો એમ જ કે છે, એ પુસ્તક વાંચવાથી આત્મા જણાયો છે જ નહીં, પુસ્તક માં આત્મા છે નહી. આ બધા પુસ્તકો છે તે શાસ્ત્ર પુરુષ નો હોવાથી વાણી, એ વાણી આપણને હૃદયમાં અસર કરે અને તેથી અશુભ ભાવમાંથી શુભમાં લાવે આપણને. આપણા જે અશુભ ભાવો છોડાવી અને શુભમાં લાવે, પણ એ શુદ્ધમાં લાવી શકે નહીં. એક ક્ષણ વાર શુદ્ધમાં લાવે તો વાત સાચી, બાકી નહીં તો શુભમાં લાવે બધી. ધંધક તો થયા વગર રહેતી જ નથી, જ્ઞાની પુરુષ ની વાણી છે. શું પણ એમના વાક્ય ઉપર આધાર રાખો છો કે બીજું કઈ શોધમાં માત્ર એક સત્પુરુષ ને શોધીને તેમાં સર્વ ભાવ તર્પણ અર્પણ કરી વર્તો જા, પછી જો મોક્ષ ના મળે તો મારી પાસે લીધી એટલી ગેરંટી આપશે પુરુષ. પણ સત્પુરુષ નો તું ગમે તો છેતરી ના જવું એટલા માટે વ્યાખ્યા આપે છે. કારણ કે આપણા લોકો તો પગમાં રૂગડ પહેરી નાખે, તો રૂગડ પહેરી બેઠો હોય, અંદર સિંહ હાથ નો હોય તે કહેવાય જ નહીં. શું શું માલ છે તે કહેવાય નહીં. અને જય સચિદાનંદ. મૂર્તિ વગર જે કંઈ પણ કરવામાં આવે છે, સજીવન મૂર્તિ વગર જે કંઈ પણ કરવામાં, કંઈ પણ, એ પછી તું શુભ કરતો હોય, ગમે તે કરતો હોય, કે ધર્મ ધ્યાનો ગમે તે પ્રકારનો ઊંચી જાતનો કરતો હોય, તોય પણ કે છે શરીરની મૂર્તિ વગર જે કંઈ પણ કરવામાં આવે છે તે જીવને બંધન છે એમ અમારું હૃદય છે એવું કહે છે. શું કહે છે? એવું કહે છે, એવું હૃદયથી કહે છે, અમારા હાર્ટથી કહીએ છીએ કે જીવને બંધન છે આ બધું. એમના વગર કંઈ પણ કરવામાં આવશે, એમની આજ્ઞાપૂર્વક કરી નહીં છૂટીશ નહીં. કોઈ રસ્તો જ નથી કે છૂટેલા માણસનો આજ્ઞા વગર છૂટાય. કોની આજ્ઞાથી છૂટાય? મુક્ત પુરુષની આજ્ઞાથી છૂટાય. મુક્ત પુરુષ જે મોક્ષનું દાન આપવા આવેલા છે, શું કર્યું ત્યાં આપણી છૂટાય નહીં. બંધાયેલો આપણને છોડાવે એવું ક્યારે પણ ન બને. શું? અને પુસ્તક આપણને છોડાવે એવું ક્યારે પણ ન બને. એ જ કૃપાળુદેવ કહેવા માંગે છે. એમના જ્ઞાનનો સરવાળો સર્વવિવેદ છે કે પ્રગટ હશે તો જ કામ થશે, હાજર હશે તો. આજ મહાવીર કહેવા ના આવે એવું કહે છે. મહાવીરનો માર્ગ સાચો છે, શાસ્ત્રો સાચા છે, પણ એ કહેવા આવે નહીં. આજે તમારી ભૂલ દેખાડવા આવે તો. અને રૌદ્ર ધ્યાન, આર્થ ધ્યાન બધા મોડા પડી ગયા હોય પણ જાય નહીં, સમૂળ ના જાય. એટલા માટે તો ભગવાન મહાવીરે પેલા દેવગુરુ ને ધર્મ નું સ્થાપના કરી એમ. એટલા માટે સંઘ ની સ્થાપના એ બધી એટલા માટે કરી એમ. તેના માટે રસ્તો બતાડ્યો એમ. ના, એમને તો એમને તો ધર્મ મૂક્યો મહાવીર ભગવાન, તો ધર્મના રસ્તા બધ મૂક્યા, ધર્મ મૂક્યો. પણ એમાં જુદા જુદા પ્રકાર ખરા ને બધા. ધર્મ તો બધી પ્રકાર મૂક્યો, દરેક માણસને અનુકૂળ આવે. જેને જેને સંસારમાં દેવગતિમાં જવાની ઈચ્છાઓ છે, મનુષ્યમાં અમુક સુખો ભોગવવા છે, સમજો ને, એ બધાની ઈચ્છાઓ પૂરી થાય એવી રીતે ધર્મ મૂક્યો છે ભગવાને. અને મોક્ષે પણ જવું હોય તેને અનુકૂળ આવે એવો ધર્મ મૂક્યો છે. એટલે બધા મનુષ્યોને અનુકૂળ આવે એવો ધર્મ મૂક્યો છે. એ અમુક મોક્ષના માટે જ આ ધર્મ શાસ્ત્રો છે એવું નથી. સામાન્ય ભાવે છે આ બધા, સામાન્ય ભાવે. તે જેને મોક્ષે જવું હોય તેને બીજી વાતો સાંભળવી નહીં, જેને મોક્ષે ના જવું હોય તેને મોક્ષ ની વાતો સાંભળવી નહીં. શું કહે છે? લાઈન ની વાતો સાંભળો તો કામ થશે. મોક્ષે જવું હોય તો તપ ત્યાગ કરીને શું કામ છે ત્યાં આગળ? શું તપ ને ત્યાગ ના કરતા ભાવે કરવામાં આવે છે? કેવું આવે છે? મોક્ષ ને માટે તો ચાર પ્રકાર હોય છે, જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ. એ તપ અંતર તપ છે. બાહ્ય તપ થી કોઈ દાડો મોક્ષ થાય નહીં. બાહ્ય તપ એટલે જગતના લોકો દેખે એવા કોઈ પણ તપ થી મોક્ષ થાય નહીં. એનું ફળ પુણ્ય જ હોય. કેવું હોય? અંતર તપ ની જરૂર છે. અંતર તપ થી મોક્ષ થાય. લોકોને ખબર પડે નહીં કે તમે શું તપ કરી રહ્યા છો. અધિષ્ઠ તપ કહેવાય. શું કહ્યું? આપ સમજો ને? તપ તપ આ ચાર પાયા સિવાય મોક્ષ પૂર્ણ થાય નહીં. અને જ્ઞાની પુરુષ ભેગા થાય તો ચાર પાયા, ચાર પાયા જોડવાની જરૂર નથી રહેતી. એમની કૃપાથી જ મોક્ષ હોય છે. શું? અંતે પાછો મોક્ષ અહીં થઈ જાય. થવાનો એનો આપણે જરૂર જ નહીં. મન ની કુદાકુદ બંધ કરવી જોઈએ. મન છે ને, મન બુદ્ધિ કુદાકુદ થાય. આવું હશે કે તેવું હશે, આવું હશે કે તેવું હશે, એ બધું પૂછીને આપણે એનો મન ને કુદાકુદ કરતું બંધ કરી દેવું પડે. અને ત્યાર પછી જ્ઞાની પુરુષના આજ્ઞામાં રહેવાથી, એમને રાજી બોલ લેવાથી મોક્ષ થઈ જાય છે. કારણ કે એ મનને પૂછે છે કે મનને સ્થિર કરવા શું કરું, મનને સ્થિર કરવા માટે શું કરું. તમારે સ્થિર કરવાનું, સ્થિર હું કરી આપીશ બધું. પણ અત્યારે તમારે મનમાં કુદાકુદ છે ને, સંદેહો ને શંકાઓ, તે તમારે રજૂ કરીને આપણે વિપાર મનને સમાધાન કરાવી લઉં. જ્ઞાની પુરુષ માં, જ્ઞાની પુરુષ માં સંદેહ હજુ ઉત્પન્ન થાય. તમે તીર્થ પહેલું થાય નહી. સ્થિર તીર્થ જ્ઞાની પુરુષ ની કૃપાથી. ત્યાં પ્રશ્ન એક એવો ઉભો થાય કે આનંદજી એ કહ્યું કે મન સાચું તેને સઘળું થાય. આનંદગંજી એવું કહ્યું છે કે જેને મન સાધ્યું તેને સઘળું સાધ્યું. તો આ એક પ્રશ્ન ઉભો થાય છે કે સાધ્યું છે. પણ હવે આપ કહો છો કે તમે સધાય સાધી આપો છો, એમ કહે છે કે સ્વકુશળથી સધાય. તમે કહો છો કે હું તમને મન સાધી આપ્યું, તમે એમ કહો છો કે હું તમારું મન વશ કરી આપીશ, જયારે આનંદગંજી એમ કહે છે કે સ્વપુરુષાર્થ થી થાય. પણ સ્વપુરુષાર્થ નો જ રસ્તો હતો બધો. આનંદગંજી કે છે સ્વપુરુષાર્થ નો રસ્તો હતો, કૃપાવલી કે છે સ્વપુરુષાર્થ નો રસ્તો હતો, સ્વામી તીર્થંકરો કે સ્વપુરુષાર્થ નો રસ્તો હતો. અત્યારે કાળ નથી સ્વપુરુષાર્થ થઈ શકે માણસ. કોઈ પણ માણસ, એક પણ માણસ એવો નથી જે સ્વપુરુષાર્થ કરી શકે. અત્યારે આ જે કાળ છે એ સ્વપુરુષાર્થ કોઈ કરી શકે નહીં. મહાવીર ભગવાન ક્યારે કે બધું જોઈ ને જાણી ને કે વંક જળાય પછી માં. શું કે છે? વંક જળાય પછી માં. કેમ કે લોકો એવા છે, આત્મા એવા છે, જીવો એવા છે, તજ્ઞા કાળ એવો છે. શું કે છે? એવું કહેલું છે, એવું આપણે ખબર છે. બરાબર છે. એ અમુક વ્યક્તિ માટે નથી કહ્યું, સર્વસ્વ માટે કહેલું છે. તમામ આખું જૈન જૈનિઝમ માટે જ કહેલું આખું. શું પાટ્યો બાટ્યો બધું ભગવાને કહેલું, સાચું પડ્યું. કાળ જેવો આવ્યો. અત્યારે એ માર્ગ જ બંધ થઈ ગયો છે. એટલે સાધુ આચાર્ય મહારાજને મને મળે છે કે તમે આમ કેમ કહ્યું છે કે આ માર્ગ બંધ થઈ ગયો છે. મેં કહ્યું બંધ નહીં થઈ, ફ્રેક્ચર થઈ ગયો છે. શું કહ્યું? એટલે કોઈ માર્ગ આગળ આવે પામે નહીં, કશું જ પામે નહીં. જો બચાવ સ્વ બચાવ કરી શકે. બહુ તારે. કેટલાક માણસ બહુ પુરસાદ કરે તો વધુ લપસ તો અટકી જાય, ઉપર ચઢવાનું વાત જ નહીં. જો સાધુઓથી ચડાય ને એ તમને આજે સમજાય નહીં. જો કે વાત મારી વાત બહુ ઝીણા ભાવે છે ને, એ ક્રમિક જ્ઞાન છે. કેવું છે? સ્વપુરુષાર્થ કરીને જે કરવાનું જ્ઞાન છે એ ક્રમિક જ્ઞાન છે. ક્રમિક એ શબ્દ સાંભળેલો છે આપને? ક્રમિક એટલે સ્ટેપ બાય સ્ટેપ. એક પગથિયે ચડી જેટલો પરિગ્રહ છૂટે એટલા પગથિયા ચડતા જાઓ, તેમ તેમ એ સાથે આગળ જ્ઞાન દર્શન ખુલ્લું થતું જાય. અને પુરુષાર્થ કરવાનો છે અહંકારે કરીને, અહંકારને નિર્મળ કરવાનો છે. શું કરવાનું છે? જેટલો જેટલો નિર્મળ થયો એટલો અહંકાર શુદ્ધ થતો જાય. પછી છેવટે અહંકારમાં જે ક્રોધ માન માયા લોભના જે ભાવો છે એ પણ શુદ્ધ કરી કાઢી કાઢીને શુદ્ધ કરતા કરતા કરતા એ ક્રમિક માર્ગ એટલે અહંકારને શુદ્ધ કરવો. સંપૂર્ણ શુદ્ધ અહંકાર થાય ત્યારે આત્મા શુદ્ધને બે એકાકાર થઈ જાય ત્યારે મુક્તિ છે. પણ કેટલો સ્ટેપ? અનંત સ્ટેપ છે. અનંત અવતારથી આ પગથિયા ચડ ચડ કરે છે, ચડે છે, ઉતરે છે, ચડે છે, ઉતરે છે, ચડે છે. આમ અનંત અવતારથી કર્યા કરે છે. આ નવો ચીલો છે. આ અક્રમ વિજ્ઞાન છે, આખું વિજ્ઞાન છે. અક્રમ ક્રમબમ કશું નહીં. લિફ્ટમાં બેસી જાઓ, લિફ્ટમાં ના ગમે નહીં તમને? મળે તો ગમે કે છે, શું કામ ના ગમે? પણ શંકા પડે ને કે સાલું કે લિફ્ટમાં શું આવે, ક્યાં લઈ જશે, કે પડી જવાશે, એવી શંકા પડી જવાશે, એવી શંકા ના, પણ ક્યાંય લઈ જશે કે છે. એટલે શંકા ના પડે તો કામ થઈ જાય. આ લિફ્ટ માર્ગ નીકળ્યો છે અને તે વિતરાગોનો જ માર્ગ છે. જે માર્ગથી ભરત રાજા જ્ઞાન મોક્ષ પામ્યા હતા તે માર્ગ નીકળ્યો છે અત્યારે. જે માર્ગથી ભરત રાજા મોક્ષ પામ્યા હતા તે માર્ગ નીકળ્યો છે. એ તો જ્ઞાનથી મોક્ષ પામ્યા હતા. હા, તે આ જ્ઞાનથી જ મોક્ષ પામવાનું છે. જો એ વાત સાચી છે ને? જ્ઞાની પુરુષ પણ શું શું કરતા હતા ભરત રાજા? ચક્રવર્તી અને વિલાસી કેટલા કેવા હતા? રાણીઓ કેટલી હતી? 1,92,000. મોક્ષ થયો છે. અને અને આ લોકોને એક રોહાણી હોય છે ને, મારો મોક્ષ અટકી ગયો કે છે. શું કે છે? એક જ રોહાણીમાં અટકી ગયો મોક્ષ. અમનો અલિપ્ત ભાવ હતો ને, અલિપ્ત ભાવ હતો ને, કે છે એમને તો અનાસક્ત ભાવ હોવો જોઈએ. એમને તો અનાસક્ત ભાવ હતો ને, એવો ભાવ હોવો જોઈએ. હા, પણ એમને ભગવાન ને કહ્યું, એમને પોતે કે હે ભગવાન, પોતા ફાધર હતા તો પણ ભગવાન કેવું પડે ને? આચાર તો ખરો ને, હે ભગવાન, આ મારા ભાઈઓ મોક્ષે જાય છે અને મને આ કઈ શોખ નથી કે છે, આ રાણીઓનો ને વિલાસી જીવનનો, અને આ રાજમાં રોજ મારે હિંસા કરવી પડે છે, તો મને આ ફાવતું નથી, અનુકૂળ આવતું, બીજાને સોંપી દો અને મારે મોક્ષે જવું છે આ ભાવમાં. એટલે ભગવાને કહ્યું કે તમને રાણીઓ સાથે રહેવાય અને સંસાર આ લડ્યો લડો તો તમે નિર્લેપ રહો એવું તમને જ્ઞાન આપીએ છીએ. શું કે છે? અને તે જ્ઞાન હું અત્યારે તમને આપું છું. આ બધાને એ આપેલું છે, લગભગ 5,000 માણસને આપેલું છે. નિર્લેપ તમે રહી શકો અને સંસારમાં પછી એક જ વાણી છે ને ક્યાં બેચાર છે, અને 4 છે તો વાંધો નહીં. ફક્ત આમાં મારી આજ્ઞા પાડવાની છે, તમે આજ્ઞા પાડ્યા વગર રહેતા જ નથી. શું કહ્યું? સંસારમાં રહેવું અને નિર્લેપ ભાવે રહેવું એ તો કાજળ ની કોટડી માં રહેવા બરાબર છે. પણ હું તમને એવું છે ને, જંગલમાં 5-10 આપણા બેઠા બેઠા છે, જંગલમાં જવું છે અંદર, અને મોટું જંગલ છે 8 માઇલનું, એની પસાર થવું છે. તો જંગલમાં જવા માટે કોઈ માણસે કહ્યું, ભાઈ આ તમે જંગલમાં જાઓ છો પણ આ જંગલમાં તો વાઘથી નહીં, બધું ભારે છે, વિકરાળ જંગલ છે, માટે કોઈ વાઘ મારખાને જોડે લઈ જાઓ કે છે. ત્યાં કે વાઘ મારખા ક્યાં મળે છે? ત્યાં કે આ જોડેના ગામમાં જ રહેશે. લોકો ગયા ત્યાં આગળ વાઘ મારખાને ફેરી કર્યા, એ 8 ફૂટ ઊંચા પહોળા બાવડા આવા. એટલે જોનારને ખાતરી થઈ છે તો સારા વાઘ મારખો કે છે. પછી પૂછ્યું, તમે અમારે આવી રીતે અમને અમારે અમારી જોડે આવશો? ત્યાં કે 10 રૂપિયા હાલવા પડશે, 24 કલાકના 10 રૂપિયા. પછી ઓછા કલાક થયો, 5 કલાક થયો, 10 કલાક, અને 24 થી 25માં થયો 20 રૂપિયા. એટલે આ લોકો જોડે જોડે ગયા. પછી જરાય બીક લાગી નહીં આ લોકોને. શું કારણ છે? પોતે ખાતરી કરી છે કે આમાં બાવડા હશે ને સારો, એવો મજબૂત છે વાઘ મારખા જેવો જ છે, અને પોતે ખાતરી કરી છે. અને પછી એના મનમાં ભય ના લાગે, અને વખતે વાઘની સિંહની બૂમ પડે વખતે ખોટી ધ્રાસ, તો એના જે અવાજ થાય તે કડે ભડકે ખરા બધા, તીકડે ભડક પહી જાય કે અહીંયા આટલામાં આવ્યો છે શું કરીશું. તો પેલાને પૂછે વાઘ મારખાને, પાંજરામાં છે એ પછી ઉપલો પાંજરામાં છે એવું. એ વાઘ મારખાને જેવું આપણે જ્ઞાની પુરુષ મળે, ક્ષણે ક્ષણે ભય વારો કેવો છે, ક્ષણે ક્ષણે ભય વારો સંસાર, જેમાં મારી પોઈઝનસ વાતાવરણ, અને તેમાં મુક્તિ મેળવી કે જેવી તે હેલી. પણ એ અક્રમ જ્ઞાની, એમનું રક્ષણ બહુ હોય, બહુ. તમને રક્ષણ મળે છોકરાઓ બધાને? બધાને રક્ષણ મળે. શું રક્ષણ ના હોય સી રીતે આ મોક્ષ માર્ગ? સી રીતે મોક્ષ માર્ગ એવો નથી, કરોડો અવતારે પ્રાપ્ત થાય એવી વસ્તુ નથી. અને મુક્તિ અહીં થઈ જવી જોઈએ આપણને, મુક્તિ અહીં થઈ જવી જોઈએ. અને ભય તો લાગવો જ ના જોઈએ. દાદાની એમ કે દાદાની પ્રિઝન, એટલે જયારે જયારે કઈક હોય ત્યારે દાદા ઇમેજ રૂપે આઈડિયા રૂપે તમને કઈ રીતે થાય છે? કેવી રીતે ભાગવત છે એમની ઉપસ્થિતિ, અમૂર્તપણે ઉપસ્થિતિ હોય એ પ્રત્યક્ષ નો પરોક્ષ નો ઉપસ્થિતિ. આ છે ને, આમાં એવું છે ને પાણી, દાદાનું જ્ઞાન જ એવું ક્રિયાકારી છે કે જ્યારે જ્યારે પ્રસંગ આવે ને ત્યારે જ્ઞાન જ છે તો એવું હાજર થઈ જાય, જ્ઞાન જ હાજર થઈ જાય કે જેથી કરીને બહારનું જરાય પણ અવળું મેં પેસવા ના દે. કોઈને છે તો દાદા પ્રત્યક્ષ જાણે આવીને કહી જતા હોય એવી રીતે બી અનુભવ થાય, ઘણાને એવી રીતે થાય. ઘણાને જ્ઞાન દાદાનું કોઈ પણ વાક્ય, કોઈ પણ શબ્દ જ્યારે જે પ્રસંગ હોય ત્યારે એની મેળે તેને અનુરૂપ જ આઈને ઉભું રહી જાય. એવું છે, વાઘ મારખા એ ફી લીધી હતી, આ ફી વગરનો વાઘ મારખા છે. શું કહ્યું? તો મારે કહેવું પડે છે, કંઈ પણ તને દુઃખ થાય તો અંબારજી હું હાજર થઈશ. કહ્યું શું કહ્યું? ગમે ત્યાં તું આવીશ તો હું હાજર થઈશ, અને તારું દુઃખ સર્વ નિર્વાણ થશે, અને તું મોક્ષ માર્ગમાં ચાલ્યો આવે. શું કહ્યું? આપણો હેતુ શું છે? મોક્ષ માર્ગમાં જવું, અને જોડે જોડે આ નિવારણ છે કરવાનું છે કે અડચણ બધી આવે તેનું નિવારણ કરતા જવાનું. શું નિવારણ કરે નહીં તો અડચણ જ આપણે રોકી રાખે, એટલે રોકી નાખે. બધાને કહેલું છે કે તમને જે અડચણ આવે તે વાઘ મારખાનું કહી દેવું કે સાહેબ વાઘ મારખાન શા ના થયા હતા તમે, અમને બીક ના લાગ્યું. સંસ્થા નો ભય ગયો કે બધું કામ ઉકેલાઈ ગયું. ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટ સેલ્ફ, ઇટ સેલ્ફ પઝલ થયેલી વસ્તુ છે. ભગવાન આ પઝલ કરી નથી. ગોડ ઇઝ નોટ ક્રિએટર ઓફ ધીસ વર્લ્ડ એટ ઓલ, ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ છે. આ બધું વિજ્ઞાન છે ખાલી. એટલે ભય રહી થાય એ ભાઈ તો જાણે કે એમાં ને એ તો સંસ્કારી ઘરના છોકરાઓ છે રાધેશ્યામભાઈના. પણ એ લોકોને પરિચય, એ લોકોને જો પરિચય તો લગભગ 1000 કલાકનો મારો થઈ જાય ને, 1000 કલાકનો પરિચય મારો. હજુ એ લોકોને પરિચય તો બહુ તાર 25-30 કલાકનો થયો છે. કેટલો થયો છે બધો ગણીએ, જેટલા વખત ભેગા થયા છે બધા કલાક ગણીએ તો 25 કે 30 કલાક થયો છે. જેને વધુ પરિચય થયો ને એને તો નિરંતર મુક્તિ વર્તે. આ બધા નિરંતર મુક્તિ વર્તે, બધા કેટલાય જણા નિરંતર મુક્તિ વર્ત્યા કરે. ક્રોધ માન માયા લોભ કસાય બસાય કશું ના હોય. પોતાના વેપાર ધંધો ચાલ્યા કરે અને પણ એમાંથી આ બેન ને 11 વર્ષ થી મુક્તિ ગઈ નથી. એક દાડો એક સેકન્ડ એ મોક્ષ ગયો નથી 11 વર્ષ. પછી વાઘ માર્ગ કેવા છે? જબરા છે. જ્ઞાન ધારા ને વ્યવહાર ધારા તદ્દન જુદી જ દેખાય છે. જ્ઞાન ધારા ને વ્યવહાર ધારા તદ્દન જુદી જ રહેતી દેખાય છે. વ્યવહાર વ્યવહારમાં પરિણામ તો દેખાય, જ્ઞાન જ્ઞાનમાં પરિણામ તો દેખાય. કઈ સિમ્પલ કે દાદાનું જ્ઞાન, દાદાને જ્ઞાન જે આપે, દાદા જ્ઞાન આપે છે એની પદ્ધતિ કઈ છે? એમ કેવી છે જ્ઞાન આપવાની આપની પદ્ધતિ કેવી છે? એમ પદ્ધતિ એટલે આપ કેવી રીતે જ્ઞાન આપો છો? આવી રીતે અત્યારે આવું બોલું છું ને એવી રીતે. બીજી શી પદ્ધતિ? તમને કઈ પાંજરા પૂરવાના નથી. કઈ છે તે? આ જે મેં એર કન્ડિશન રૂમ કરે છે ને તે એવી કઈ રૂમ એવી નથી લાગે, ગરમ ગરમ લાગે ખૂબ. એ રૂમમાં બેહાડવાના નથી, મોજા પૂરવાના નથી. આવી રીતે તમારે કેમ પૂછવું પડી? તો સત્સંગ શ્રવણ થી મુક્તિ શક્ય છે? ખાલી આવી રીતે સાંભળવાથી મુક્તિ થાય એમ? આવી રીતે ખાલી સાંભળવાથી મુક્તિ થાય એમ પૂછે છે. એ તો તમારે વિદ્યાર્થી દળ મને કહી દેવાનું કે તમે આવું બોલતા હતા ને કેમ આવું અમારે થયું. એ પરિણામ તમારે મને કહેવાનું. શું કહ્યું? અત્યારે શંકા કરવાની જરૂર નહીં. પરિણામ આવે અને નાપાસ થાય ત્યારે તમારે કહેવાનું સાહેબ આ તમે તો આવું કહ્યું છું, પાસ થઈ પાસે કશું ના થયું, નાપાસ છે કે સાહેબ. શું એવું તમારે મને કહેવાનું? શું તમે પહેલે શંકા રાખો, આવા બધા વિચારો બાંધો ને કશું મિનિંગલેસ છે. શું કહ્યું? આપ સમજ પડી ના? અનવારી ઉપર કોઈકના મનમાં તે ટીકડી રૂમ એવી કાઢતા છે ખૂબ ગરમીમાં રાખવું પડે એવું તેવું નથી. આવી ઇઝીનેસથી બધું રહેવાનું છે. ઇઝીનેસથી જ્ઞાને કે તમને એક વગે ઊભા રાખવાના નથી કે હું તે બાંધવાના નથી. આવી ઇઝીનેસથી જ એટલે ભય કાઢી નાખવાનો છે. કોઈ ભય કારણ નથી. એ ફક્ત વિધિપૂર્વક જ્ઞાન અપાય છે, વિધિપૂર્વક. અને આ વિધિપૂર્વક નું ચાલે છે સત્સંગ. શું થયું? આ વિધિપૂર્વક નો સત્સંગ કહેવાય છે. પેલું વિધિપૂર્વક નું થાય જો અનંત અવતાર નો મેળ કાઢવાનો. એટલા માટે જ્ઞાન અને એ પ્રકાશ થી કામ લેવામાં આવે છે. કેવું જ્ઞાન રૂપે પ્રકાશ મૂકવામાં આવે છે? કેવું મૂકવામાં આવે છે? કેવળ જ્ઞાન રૂપી પ્રકાશ મૂકવામાં આવે છે. મને એટલે સુધી કેવળ જ્ઞાન થયેલું છે કે કેવળ ચારિત્ર એકલું કાચ બાકી રહ્યું. શું રહ્યું? કેવળ દર્શન, કેવળ જ્ઞાન અને કેવળ ચારિત્ર. ચારિત્ર ના આવ્યું. શું કહ્યું? એટલું જ્ઞાન કાચું ને એટલું દર્શન કાચું. જોકે દર્શન તો ફૂલ જ થઈ.